પૂજ્ય આચાર્ય ગણ ભાઈઓ તથા બહેનો, મેરી ભાઈઓ તથા બહેનો, મેરી યહ પહેલી શિબિર હૈ. શિબિર મેં અનેકી પ્રેરણા મુજે મેરે પતિદેવ અશોકજી આર્ય સે ઓર મેરી સહેલી હિનાબેન મારૈયા સે મિલી હૈ. યહાં આકર હમે મનુષ્ય જીવન કા લક્ષ્ય જો ઈશ્વર પ્રાપ્ત ઓર પૂર્ણ સુખ કી પ્રાપ્તિ કૈસે હો સકતી હૈ ઓર સમસ્ત દુઃખો સે હમ કૈસે છૂટ સકતે હૈ. સંધ્યા ઉપાસના ઓર ધ્યાન કરને કી સચ્ચી રીત ક્યા હોતી હૈ વહ અરુણજીને હમકો બહુત અચ્છી તરહ સમજાયા હૈ. ઉસકા પાલન હમ ઘર પે જાકે દરરોજ કરેંગે. અષ્ટાંગ યોગ કે બારે મેં પરાવિદ્યા આસન વ્યાયામ ઇન સભી વિષયો મેં હમે યહાં કે સભી આચાર્યને બહુત સરળ શૈલી મેં યહાં કા સબ ગહન વિષય અચ્છી તરહ હમે માર્ગદર્શન દિયા હૈ. તો સંકલ્પ લે લિયા હૈ કે હર શિબિર મેં હમારે પાસ સમય હો કે ન હો પર શિબિર કે લિયે સમય નિકાલ કે યહાં જરૂર હિસ્સા લેને કે લિયે હમ પ્રયત્ન મેં કરૂંગી ઓર ઇનકે દ્વારા અપના જીવન સફળ બનાઉંગી ઓર અગલી બાર હમારે ટંકારા કે બહેનો કે હમ સાથ મેં જ્યાદા સે જ્યાદા લેકર આયેંગે. ઇતિ અસ્તુ ઓમ.